તમે એક જ ક્રોધ ઉત્પન્ન કરી ગયો હોય કોઈ માણસ તો પછી 15 વર્ષે દેખાય તમને ખબર પડે પેલો પેલો સોંતો તીકડે હાજર હોય અને આ કોટો ના હોય એમાં એટલે રોગ કોને કહેવાય પ્રકૃતિ ગુણ ડોક્ટર ગુણ આત્મા થી ભલે કે તન્માયાકાર થાય તારે ક્રોધ થાય આ પ્રકૃતિ ગુણ એટલું જ છે આત્મા ભરતો નથી એટલે ક્રોધ નહીં આ ગુસ્સો કહેવાય શું તેના માં તો નહીં ગુસ્સા પણ એ ગુસ્સાથી અમારે દુઃખ થયું હોય તો આપણે પ્રતિક્રમ કરાવવું પડવું છે આપણા માં તો લાંબા પણ વિચાર હશે જ્ઞાન નહીં કારણ કે સરળ જે બની એ લોકો સહેજા હશે સમજે છે આનંદ આવ્યો હતો ને આવું ક્યાં પૂછવું 500 રૂપિયા આપડે આપીએ તો આ રૂમ આપડે કુદવા ના દે કોઈ આવું મસ્ત ભાવ કોણ હતું કુદવા દે એમ કહો આ પુરુષો ને ઘણું પૂછવું છે પણ ક્યાં કુદે અને કુદે તો સહજતામાં આવે આ બાર શરીર સહજતામાં ક્યારે આવે એ કુદે એમ ફાવે એમ કુદા કુદ કુદા કરે જેથી કોઈ જીવ ને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું હોવું જોઈએ કેવું કે આપણે તો માર્ગ જ એવું કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય અને જે કુદતા હતા જે કુદતા હતા અને મારી પાસે ચોથા પણ વાંધા વાગ્યા પેલા કચ્છી વખત વાંધા ગણગાન વગેરે આવેલા વાપીમાં વાપીમાં એ પછી તો પૂરા બધી વ્યાજ આવેલા નથી આવે દાદાજી જવાનું ગમતું નથી આવે તમે ગયા વગર ચાલે ને ગયા વગર ચાલતું છે ના જાય તો બોલાવે આપડા વિજ્ઞાન નું સાધુ હતો અમને સમજાય નઈ એટલે એમ જ કે એવું કે મોટું એમને તો કેવું કે ધર્મ કે કરતા ભાવ છે શું છે આપણું તો કરતા ભાવ છે કેવું આજે કરી રહ્યો છે તો પેલા એમ કહે કે જાતે કરતો છે આપડે એમને એકબીજા કરતો નથી એ કરતા ભાવ છે દીવી માં આઠો તારો પહેલો વખત જોયા તું પેલા જોઈ લાગો ત્યારે નહી આનંદ ને ચાલો આનંદ નો હતો ધોધ પડ્યો કે છે આખો દાડો ધોધ પડ્યા કરે પાકો વસ્તુ થઈ જાય આઠ દાડા સુધી તો ક્રોધ નહીં માન નહીં માયા લોભ નહીં વિષય નહીં સંસાર જ નહીં ને મોક્ષ જ કહ્યો ને અરે આ દાડા તો બધું પામ નીકળી જાય દર દર અવતાર ભરે તો હવા આઠ દાડા જેટલું લાભ ના થાય આ આઠ દાડા જે કમાણી થઈ એ દર દર અવતાર માં ભટેક ભટેક કરે તો પછી વળે અજ્ઞાન છે એ તો વાંક છે અજ્ઞાન ને લઈ જ્ઞાન થયા પછી તો વાંધો નહીં ના શીખવાનું ખાય છે લોકો ભીખું ભીખું બીજો કઈ આનંદ ચાકતો નથી એટલે ભીખું ભીખું જે હોય છે દેખાય છે પોતાનો અહંકાર દેખાયો અને પછી વાળ ચુકાવે છે તે પણ કે ભૂલાતા નથી એક ઘર નહી તમે ભૂલી જાય છે યાદ રાખે કેટલો વખત ઘણો વખત કામ નો એ કઈ ખ્યાલ ના આવે. ધીમે ધીમે કરું તાર થઈ જશે, અમને બેન થઈ જશે. ચિંતિત માં સતત થાય એટલે વોટ ના પાસે ચાલુ રહે. કોર્ટ માં જવાથી ઝઘડા છે ત્યાં સુધી છૂટે. આ કોર્ટ ના ઝઘડા માં આવેલા લોકો છે, ઝઘડા મટાડવા હોય તો આપણે જે ગાળો દઈ હોય તેને છોડી દેવાનો, અને આપણે કોઈને ગાળો દેવાય નહીં. અને આપણે કોઈ દઈ ગયું હોય તેને છોડી દેવાનું, નહીં તો પછી આપણે દાવો મારીએ તો પછી આપણું બધું કરીએ. આપણે ખોવા એટલે આપણે છોડી દેવાનો. આપણે હવે છૂટા થઈ ગયું, અહીં ગમતું નથી, માટે આપણે રસ્તો કરવાનો. શું કહ્યું? કોઈને ચિંતિત માત્ર થાય તો કોઈ પણ જીવ મુક્ત થઈ શકે નહીં. પછી એ સાધુ મહારાજ નો શિષ્ય હોય કે ગમે તે હોય, એકલા શિષ્યને દુઃખ થતું હોય એટલે મહારાજ ના એ થી હોવું પડે, ચાલે જ નહીં. જો કે અજ્ઞાની તો બધા દુઃખ જ થયા કરે, કોઈને દુઃખ ના થતો હશે ભાઈ, અંતર ભાવ દુઃખ ના જ રહેશે. અજ્ઞાનતા છે એ જ હિંસા છે. દુઃખ દેવાની ઈચ્છા થતી નથી. હવે કોઈ દેવી જાય ખરું, આપણા હાથની વાત નથી. કોઈ વાત દેવાઈ જાય આપણા હાથની વાત નથી. શું કરો? પ્રતિક્રમણ થાય, પ્રતિક્રમણ એટલે પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કે નહીં ચાલવાનું, નિકાલ કરી નાખ્યો. શું કહ્યું? નિકાલ કરી તારી માફ માં ગયા, નિકાલ કરી. તારા પ્રતિક્રમણ કરવું પડે છે, તમારે શું કરવું પડે છે? ના થતા જરૂર કોઈ ગમે તેવું ગાણું બોલે કે જવાબ આપણે આપીએ, જવાબ ગમે એટલો સુંદર હોય તો પણ થઈ જાય થઈ જાય ના થાય. એને બોલવાની છૂટ છે, બધી બોલવાની છૂટ સ્વતંત્ર છે. શું છે? અત્યારે રીને દેખાડા છોકરા નાખે તમે સ્વતંત્ર નથી. કોઈ સારું તમારી વાતરે નહીં, તમારી શું કરીએ આપણે? મામા જીવ તો ગમે તે ધારે એ કરે, વાંકો વાંકો ભરે તો વેર રાખે તો લાખ રૂપિયા ઉઠી મોકલે રાખે. એટલા માટે તમે કહે ચેતતા રહેજો ભાઈ, ચેતતા રહેજો. વાંકો મળી જાય એવો તો જેમ તેમ કરી ભાઈ સાહેબ કરી એમ કે તૂટી જજો. શું કહ્યું? એવા વાંકી ગોઠવવાના ખરા, લાખ રૂપિયા પેલા જવાના. કવિ કે આપડે તો કવિ દેખાતું જ નથી. બહાર છઠ્ઠું તે દાદા કાયદેસર નહી, કાયદેસર તમે જેટલું કરો તેટલું જ ફળ મળે. કુદરત તો પક્ષપાતી કર્યા કરે, પક્ષપાતી બધાને હિત કર્યા કરે. કેવું પક્ષપાતી પક્ષપાત છે કે દરેક બાબતમાં ફેક્ટર ઓફ સેફ્ટી 100% રાખી છે. શું કર્યું છે? આ શરીરમાં એક જ ભૂલ થાય પછી કઈ શરીર તૂટી જાય એવું નહીં. અંતે અગણિત ભાવ ફેક્ટર ઓફ સેફ્ટી રાખી છે. આ મકાનમાં એનો જે સેફ્ટી પાવર છે ને, ફેક્ટર ઓફ સેફ્ટી છે, એને કરતો હો રાખી છે. પક્ષપાતમાં છે કુદરત, કે જીવ માત્ર નાનામાં નાનો જીવ પક્ષપાતમાં. પછી દિવસ માં શું કરે તેનું ફળ આવે. પછી આટલો પ્રસ્તાવ હોવા છતાં જરા અડચણ કરે એવી નથી. આ કુદરત પેટ્રોલ સેફ્ટી હોય છે મેરી વાત નથી હોતી. મોટા માટે આ સ્લેબો ભરે છે, મિડલ ભરે છે, ગામડા રાહુલ લોકો ભરે છે, મજૂરો ભરે છે, ઉતાર કરી આ બધા ભરે છે. મજૂરો ભરે શું હોય છે? આ શરીર ની કેટલી ફેક્ટર ઓફ સેફ્ટી છે કે ડાક્ટર કે છે આંબળી જતો રહ્યો છે. ડાક્ટર ને કઈ ખબર નથી એટલે કઈ ગભરાવાનું નથી. આપણે અહીંથી કઈ આ રસ્તો લાખો બાર વચ્ચેનો છે અને તમારા લાખ મેં દરેક જશે મને જ જવાનો છે. એટલો ખેતી છે, ગભરાવાનું કોઈ કારણ નથી. અરે એક જ બાર વચ્ચે છે ને તો લૂંટી લેશે અને આખા રસ્તે બાર વચ્ચે બેઠે તો લૂંટાય છે. એટલું જ રહેશે ખેતી છે. એટલે વિજ્ઞાન છે આપણે, એને ગભરાવાનું કોઈ કારણ પછી નિરાતે જાઓ જરા અડચણ તો પડશે. રામચંદ્ર જે બિચાર ગાદી બેહવાના છે ને તો બેહવાના ગાદી બેહવાના છે. 14 વર્ષ જવું પડ્યું. હે 14 વર્ષ જવું પડ્યું પછી. ના ના, પણ રાતે કોણે કોણે જ્યોતિષ રાખેલું બધું સવારમાં ગાદી બેસે એવું કોણ કોણ બોલેલા? કોઈ નહીં. ના, રાત્રે 12 વાગ્યા સુધી બેઠા હતા. આડી આડી દાડીઓ કેટલા બધા મહર્ષિ બધા બધા બેઠેલા બધા એકે વાગે કહ્યું કે સવારમાં 5:30 વાગે તારો મુહૂર્ત છે અને અમને ઘરે બતાવજો. આ બધા ગયા મહર્ષિઓ અને રાતે પેલી કઈ કઈ કહ્યું કઈ કઈ કહ્યું બધું ઉડાડી દીધું. સાહેબ ને કઈ આથી કઈ બીજું હોય તો દંડ કરો કઈ એવું કેવું છે? દાદા વધારે ક્યાંય મેં કાલે કહ્યું કે આપ અમારા ખાતા ના વડા છો એટલે આપની પાસે આવ્યો છું, બાકી બીજા પાસે તો જાનવર ફેર ભોગવવું પડશે. ભાવનો સદુપયોગ કરશે તો મનુષ્ય ને રહે, દુરુપયોગ કરશે તો જાનવર થવું પડશે. મેળા સાહેબ કહે કે મને આટલા સુધી ભરોસો છે કે એક થોડો ટાઈમ જઈને આવો. હે, થોડો ટાઈમ જાઓ તમે. હા, અને પોતાની જવાબદારી તો કરતા જ નહીં. અમારી જવાબદારી પોતાની જવાબદારી. સત્તા પર બહાર ભૂતો એની જવાબદારી પર કરતો હતો ને બધું, એને ફળ આવ્યું. હવે આ ભૂતો ને જે પટ્યો છે તે એની જવાબદારી પર કરે છે. ફળ તો આવ્યો કે રહે છે ને. રામચંદ્રજી ભોગવ નથી પડ્યું. પાંડવ નથી જવું પડ્યું. કેવું વાત, તમારે સાહેબ શું છે? અમરેલી બધું જેટલું નથી, મહિનામાં એક દાડો સસ્તેન છે જ અમે એવી રીતે કસોટી બધી એક્ઝામિનેશન તારામાં શું હોય છે એ પેલા રુસ્તમજી છે ને, રુસ્તમજી તમારી જોખમદારી છે. અજ્ઞા કરનારી જોખમદારી ખરી, પણ આજ્ઞા કરનાર આદરા હોય તો શીખ દે જોખમ લે નહીં. એ જો આજ્ઞા કરે તમારો કંટાળો આવે છે ઘણો જ, ઘણી વખત મન વિલય થઈ ગયા. પ્રયત્ન તો કરું છું શાંત રાખવાનું, ના કરી શકું પ્રયત્ન તો કરું છું શાંત રાખવાનું. મારે અશાંત થતું જ નથી, અશાંત થતું જ નથી. ઇન્દ્રિયના બંધન, મગજમારી ના બંધન, મારી સ્ત્રી ના બંધન, બધા કેટલા બધા બંધન છે. ભગવાન સીધા તક નહીં ગાતકો પર શાસ્ત્ર ના પુસ્તકો ની ભાષા શીખવાની જરૂર ખરી કે નહીં? ભાષા શીખવાની પણ જરૂર કરી. કઈ કઈ જરૂરિયાત નથી, કઈ જરૂરિયાત નથી. શું શીખ્યા પછી કશું શીખવું ના પડે? પોતાના આત્મા વિશે નું, પોતાના આત્મા વિશે નું, આત્મા નું શીખ્યો, આત્મા જાણી લીધો એટલે પછી આનું પછી બાકી રહ્યું બરાબર. અને આત્મા ના જાણ્યું તો હજી બધા સાધનો કરેલો નતા માં ગયો. પછી શાસ્ત્રો શીખ્યો હોય કે ત્યાગ લીધા હોય કે ભેગ લીધા હોય કે ચારિત્ર લીધા હોય, પણ આત્મા ના જાણે તો બધા નકા માં ગયા. આત્મા જાણવા માટે છે કહ્યું નઈ કે અમે આત્મા ને જાણીએ છીએ એવું ના કહ્યું તને? ના ના, એમ પોતે તો જાણતા હોય, મને કઈ એવું કહ્યું નથી. આત્મા જાણેલો એના લક્ષણ છે ખબર પડે, એના હાવભાવ પરથી, વર્તન પરથી, તેની વાણી પરથી, એના હાવભાવ પરથી, વર્તન પરથી, વાણી પરથી. તને પાત ના હોય ત્યાં અને પાત હોય નહી. ક્રોધ માન માયા લોભ ના હોય ને આત્મા જોડે હોય તો ના જ હોય. આત્મા વિશે નું જ્ઞાન હોય તો ના જ હોય, ના જ હોય. હા તો આ તો દેખાય છે તેવા ક્રોધ માન માયા લોભ. ક્રોધમાન માયા તો જોયું નથી, લોભ બી જોયો નથી એમની પાસે. મેં એમની પાસે જોયો નથી ક્રોધમાન માયા લોભ. તો હરી કરીએ તારે ખબર પડે ને, બધું ઉઘાડું દેખાય બધું. પછી બીજું શું સાધન થાય તો બેઠ બેસવાથી આનંદ થાય છે કે નહીં તે માપ્યા કરવું. શું કરવું? આનંદ થાય છે. જય ત્યાગી હોય છે અહીંયા બધા? ત્યાગી આ બધા તો ત્યાગીઓ અધૂરા ત્યાગી છે. જેને કોઈ પ્રકારની ઈચ્છા ના હોય તે ત્યાગી કહેવાય. પોતાની પાછળ હોય તો બીજાને દે. જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા ના હોય એ ત્યાગી કહેવાય, અને પોતાની પાસે જે કઈ હોય એ આપે બીજાને. એવું છે ને, બીજાને આપે એ બધા છે એના કરતા વાત. એના અહંકાર ને મમતા ગયા ને એ બધા ત્યાગી. શું કહ્યું? અહંકાર ને મમતા ગયા. આ બધા ત્યાગીઓ અહંકાર મમતા કાઢવા માટે ત્યાગ લીધેલો. એ અહંકાર મમતા ત્યાગ પૂરો થઈ જાય, નીકળી જાય એટલે સંપૂર્ણ ત્યાગી થયા કહેવાય. તો અહંકાર મમતા તારામાં રહી છે? તમારામાં નહીં. ત્યાગ્યો છે ને જરાય અહંકાર, જરાય મમતા નહીં. તારામાં છે જરા મમતા નહીં. નહીં આવું સાંભળવામાં આવેલું ભાઈ અહંકાર મમતા વગરનો માસ સાંભળવામાં આવ્યો હોય તો જોવામાં ક્યાંથી આવ્યા ત્યાં જોયા બધા. અહંકાર મમતા વગરનો કોઈ માણસ હોય જ નહીં. કોઈ સાધુ અહંકાર મમતા વગર હોય નહીં. આ બધી દરેક મમતા જ છે. આ મારું ચેતંબરી, અમારો દિગંબરી, અમારો છનક વચ્ચે બધી મમતા જ છે. અને બીજી પાર વગર મમતા. આ સાધુ મારા ધોરણ રૂપડો પહેરે તેને આપણે કહીએ કે ભગવાન પહેરો તો પહેરે ખરા? નહીં. કેમ એ કપડા પર મમતા થઈ ગઈ છે? સાચું ના પહેરે અને ભગવાન વાળાને ક્યાંય ધોરો પહેરે તો ના પહેરે. જે જેમાં બેઠો ને તેમાં મમતા થઈ જાય. જેમાં પહેરે તેમાં ચા પાઈએ કે તમારે એ મમતા રહી ગયા શું છે? ભગવાન લુગડા પહેરાવ પહેરું તું તમે કેવા પહેરાવે? ધોરા પહેરાવ્યો તો પહેરું. એમથી ગમરી કરી નાખે લુગડા ખેંચી લે તો ખરું. તે મમતા નથી ને તારે એવું થયું છે? મમતા કાઢી નાખ્યું છે? હા. અહંકાર મમતા બે? હા. 78 મહાત્મા ભાવભાઈ ત્યાં મળે છે. આપણી ઈચ્છા હોય તો આપણે એની પર ભેદ થયું છે. અમારી ઈચ્છા નથી એવું કેવું તો છો. પછી ખોટી ખોટી આવે ને, જ્યાં જાય ત્યાં ખોટી થી આવે ને, જવાનું તો એ નક્કી જ છે. બધા આપતા લખી વાળા છે, આવી વર્ષ વધારતા નથી, પાંચ વર્ષ વધારતા નથી. બધું ઇગોઇઝમ છે બધું. આ લોકો વિપક્ષી વાળા મને સારું લાગ્યું હમણાં, વાંચી ને ભાવ વગર ના તમારી દ્રષ્ટિ એવી હોવી જોઈએ, ભાવ વગર ની ત્યારે વિતરાગ થવાય. કાલે તમે એમ કહ્યું હતું ને કે દ્રષ્ટિ તમારી એવી હોવી જોઈએ ભાવ વગર ની. દુઃખ થાય ખરેખર, ભાઈ ને દુઃખ થતું હોય તો પેલો જેને ખરી પરણ્યા તો એ દુઃખ નો પડકો એને કોઈ પડ્યા કરે નહીં. પેલી ભાષામાં બોલે નિશાસો લાગે એમ, પેલી સામાન્ય ભાષામાં ક્યારે નિશાસો લાગશે. હા, નિશાસો લાગશે એ વસ્તુ આપડા લોકો કે છે ને, તે જુદી વસ્તુ છે, એના જેવું છે. પણ આ તો જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને પણ સ્ટેટમેન્ટ દુઃખ થાય છે ત્યાં એની અસર તમારી પર પડવાની. માટે ચેતો શું કરી છે ને, કહીએ ચેતો મન બુદ્ધિ માટે ચેતો મન બુદ્ધિ નિર્મળ રહેજો ચિત્ત શુદ્ધિ. એવું એટલે આ કોઈને કિંચિત માત્ર હલો ઓફિસમાં તમે કામ કરતા હોય, તમે ચડી ગયો એને દુઃખ થયું, એની અસર થાય બોલો. એ જગત દુઃખ માંથી કેવી રીતે મુક્ત થાય, દુઃખ માંથી મુક્ત કેમ થાય છે, જેનાથી કોઈને કિંચિત માત્ર દુઃખ નહીં થતું તે પોતે સુખી અપાય. એમાં બે માં તમે અમે જે આજ્ઞા આપી છે ને, તમે સર્વ દુઃખ થી મુક્ત થાય એવી આજ્ઞા, અને તમને કશી હરકત ના આવે, ખાવા પીવા બધી હરવા ફરવા સિનેમા જોવા, કશી સૂટ માં કઈ ખામી રાખી છે કોઈ, કે મારે ત્રણ ડોલે નવું છે તો હવે કે ચાર ડોલે હવે કઈ સૂટ માં કશી ખામી નહીં રાખી. અમારી આજ્ઞા કશી હરકત વગર નહીં, આજ્ઞા તો નહીં માર ભાઈ, અર્થમજણ થી પોતે પોતાના પગ ઉપર કુવારી અમારી રહ્યા છે તે અમે કહીએ છીએ કે ભાઈ આવું ના કરતો. શું કે બાકી જરાય અસર થાય જાય ને, આને સુધારવા માટે તમે કહો, એને સુધારવા માટે તમે કહો, પણ એને જે દુઃખ થયું તેનો અસર તમારી ખબર છે. મહાત્મા બદલ્યા ને ત્યાં રાખવાનું. અને અપૂર્વ છે, પૂર્વે ક્યારેય પણ ના ઉત્પન્ન થઈ એવી છે. કરજો કઈ વાતચીત કરવાની, તમારે એટલી આજ્ઞા લેવાની હતી. કારણ કે અમને તો 10 જ દાડામાં ફેર પડી ગયો. 10 દાડામાં મને આત્મા અસંગત છે એવું મને અનુભવ આવી ગયો. હું પોતે અસંગત છું તમે કહ્યું ને, એના 10 ના દાડે પછી મને પોતાના અનુભવ આવી ગયો. આત્મા નિર્લેપ છે તે મને અનુભવ આવ્યું. અમે કહ્યું તે તમને પ્રતિથી બેસી ગઈ, પણ પછી અનુભવમાં આવવું જોઈએ ને. એ કહે છે મને 10 મે દાડે 31 તારીખે જ્ઞાન લીધું ને, 10 તારીખ લીધું ને, 31 તારીખે અને 10મી તારીખે મને અનુભવ આવ્યો. આ લોકો કહેતા હતા વાતચીત કરવા વધો નહીં. આપણું દિવાળ એવું કરેક્ટ છે, ગમે ત્યાં વાતચીત થઈ શકે એવું છે. આપ કઈ જરાય ભેળસેળ્યું નથી, ભેળસેળ હતા ત્યાં દૂધમાં ભેળસો હતો દંડ કરે છે, તો આમાં ભેળસેળો કેવડો મોટો દંડ થાય. આમાં ભેળસેળ દંડ ના થાય. તેથી શાસ્ત્રકારો લખ્યું છે કે આ લોકો એટલું બધું ભેળસેળ કરશે સાધુ આચાર્યો, કેટલા 9 નવડા નરકે જશે. 9 નવડા નરકે જશે કે એટલું બધું ભેળસેળ કરનારા ને કે મળી જાય બરોબર લખે. પોતાના વિચાર એવા કરવાનું એમનો શીખેલો ટૂંકો માર્ગ છે ને કઈ, તેના વિશે મને કઈ ખ્યાલ નથી. દાદા આ ભાઈ પૂછે છે, આત્માના 2 માર્ગો છે. એક ક્રમિક માર્ગ છે, ક્રમિક ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ ઉતરે છે, ઉતરે છે, પરિક્રમા વધારે છે. તમે જોયેલા કોઈ વધારતા પરિગ્રહ ની જાળ માં પોતે જ ફસાય છે. આ પરિગ્રહ એ જાળ વસ્તુ છે. કેવી છે? એજ માયા છે. અને પરિગ્રહ વધારે છે એમ દુઃખ વધતું જાય છે. હવે કેવી રીતે અમારે છૂટો એમ કેવી રીતે કેમ છુટકારો થાય? એટલે આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું. અક્રમ ક્રમ બમ નહી, લિફ્ટ માં બેસી જાવ. એટલે લોકો ને લિફ્ટ માં બેસી જવાનું ફાવ્યું. આ અનુકૂળ આવે ને, કશું છોડવા કરવાનું નહી. લિફ્ટ માં બેસી જવા, આજ્ઞામાં રહેવાનું. કેવું? આજ્ઞામાં રહેવું. હા, લિફ્ટ માં હાથ પાસે બહાર નીકળવાનું. નહીં તો આખી લિફ્ટ તૂટી પડે, અગર એના હાથ ભાગી જાય. એટલે અક્રમ વિજ્ઞાન છે. અક્રમ એટલે ક્રમ બમ નહી, લિફ્ટ માં બેસી નહીં. એ બધાને બહુ માફક આવી ગયો. બધા માટે ના હોય ને, જેટલા મને ભેગા થાય એટલા માટે છે ને. ના ભેગા થાય તેના માટે શું? સમજ પડે ને? હા જી, અમુક નીતિ નિયમો તો પાડવાના જ ને. અમુક નીતિ નિયમો તો પાડવાના ને. તમે કોઈ નીતિ નિયમ પાડો છો? પરિગ્રહ ઓછો કરતા જવું. દુનિયામાં તમારે એક શોધખોળ કરવાની કે આ દુનિયામાં મારો જન્મ થયો તો મારી શક્તિ કેટલી, અને મારી કઈ શક્તિ છે, કઈ શક્તિ નથી, બેવનું જાણવું તો જોઈએ ને. હા, કે ના જાણવું જોઈએ? ખરી વાત છે, જાણવું જોઈએ. નીતિ નિયમ પાડવાની તમારી શક્તિ હોય તો તમે નીતિ નિયમ પાડાય જ ના પડાય. અને લોકો કહે છે નીતિ નિયમ પાડવા છતાં પાડતા નથી, એનું શું કારણ છે? આકર્ષણ, બધા સંસારના બધા આકર્ષણ હોય ને. શક્તિ જ નથી પોતાની. આ દુનિયામાં, વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો નથી જે સંદાસ જવાને સ્વતંત્ર હોય. પોતાની શક્તિ હોય ને. એ તો જયારે ડાક્ટરો ને અટકે ત્યારે ડાક્ટરને ખબર પડે કે આ મારી શક્તિ નથી. બીજાને બદલ લેવી પડે કે ના લેવી પડે? બીજાને બદલ લેવી ના પડે? હા, તમને કેમ લાગે છે? લેવી પડે ને. તો પછી બીજી કઈ શક્તિ છે આ લોકોની પાસે? એટલે આ શક્તિ કઈ છે તે આપણે જાણવું જોઈએ. જાણવું જોઈએ. અને આ બધું હું કહું છું એમ કહો છો, એ બધું ભ્રાંતિ છે. શું છે? એ ભ્રાંતિ છે. આરોપિત ભાવ છે. કેવો છે? આરોપ કરો છો, કરે છે બીજો. અને તમે શું કહો છો? મેં કર્યું. તેનો કર્મ બંધાય છે, ગુનાનો. એ ગુનાનો કર્મ બંધાય છે. કર્મ એટલે શું? કે તમે કોઈ પણ ગુનો કરો એટલે કર્મ બંધાય. શું ગુનો છે? કે મેં કર્યું કે છે, કરે છે બીજો. તમે બોલો છો કે નથી બોલતા? મેં કર્યું બોલાય છે. હે? ઘણી વાર બોલાય છે. ખાતરી થાય, રિયલાઈઝ થાય. પછી પોતે નથી કરતા એમ ખાતરી થાય, એનું પણ રિયલાઈઝ. તો પણ ચોક્કસ થાય.